અલાઉ ગામની માં કાઠી દરબાર હતા. અલાઉ એ ગામમાં કાઠી દરબાર, બધે લક્ષણે પૂરા. અને દરબાર હોય એટલે સ્વાભાવિક એને પાપ કરવાનો પરવાનો હોય જ, એને છૂટી હોય બધી. સત્કર્મ કાંઈ નહીં, પુણ્યના કર્મ કોઈ નહીં, લૂંટી ચૂસીને બધું જલસા કરવાના દરબાર, ડાયરાના દરબાર જલસા પરબારા હોય. હવે એનું મૃત્યુ થયું, મોત થયું, ગયા યમરાજ પાસે. ધર્મરાજાએ એના ચોપડા કઢાવ્યા. હવે ચોપડે ચોપડે નર્યા પાપ જ આવે. ઓલા ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત જોતા જાય. ચિત્રગુપ્ત બિચારા નવરા બેઠા, એમાં કઈ આવે નહીં. વિચિત્રગુપ્ત એટલે જેને વિચિત્ર કર્મો કર્યા હોય એ વિચિત્રગુપ્ત લખે, એને તો વાંચતા ખૂટી પડે એટલું બધું આમ પાના ફેરવે જાય ઢગલા બંધ. એમાં ચિત્રગુપ્ત પાપ બહુ હતા. ચિત્રગુપ્ત માં ધર્મ કાર્ય જેવું લખાય, એક પુણ્ય નીકળ્યું ભાઈ, એક નીકળ્યું. હા, એમણે ભગવાન સ્વામિનારાયણના સંતો, આ જૂના જમાની વાત, એ સંતોને એના ગામમાં રહેવા ઉતરવા, ભજન સ્મરણ હરિભક્તોને થાય એ માટે એક નાનકડું મંદિર થતું હતું અને સંતોને ઉતરવાની વ્યવસ્થા થતી હતી. એ જમીન આ દરબારની હતી. તો એ દરબારે એ જમીન કીધું કે ભાઈ અહીંયા મારા સંતો આવે તો ઉતરે અને એક નાનકડી મૂર્તિ પધરાવીને અમે હરિભક્તો છે, તમારે ધૂન ભજન કીર્તન થાય, સવાર સાંજ કથા વાર્તા કીર્તન આવું કાર્ય કરવું છે, મંદિર ટૂંકમાં કરવું છે, આ જમીન છે તો તમે વેચાતી આપો તો અમે અહીંયા આ કરીએ ને સંતો આવે ને કથા વાર્તા સત્સંગ ભજન થાય. દરબાર કે હવે ધર્મનું કામ છે ભાઈ, તે હવે આટલા પાપ કર્યા છે, કાંઈ પુણ્ય કર્યું નથી, અને તમે કહો છો સાધુ આવીને રહેવાના છે, તો હવે સાધુ જ્યાં રહેવાના હોય ને સાધુના પૈસા શું લેવાના હોય કે દરબાર કે આપણે કોઈના મૂક્યા નથી, આના તો મૂકીએ. હવે એક કંઈક બુદ્ધિ સૂજીએ ને બોલો, એ કે આપણે કોઈનું મૂક્યું નથી તો એક આ સાધુ છે એનો તો મૂકીએ. એટલે જાઓ બાપા જાઓ, તમે તમારા સંતોને કે તમે ત્યાં મંદિર કરો, મારે એક પૈસો જોતો નથી, લ્યો હું તમને લખી દઉં. એ જમીન પેલા દરબારે આપેલી ભાઈ, હું જોઈ રહ્યા છું. એ ચોપડાનું ખાતું નીકળ્યું ને ચિત્રગુપ્ત હતું ને એને ચશ્મા ચડાવીને જોયું, એ કે આમાં એક પુણ્ય છે. હવે આ પુણ્ય એનું શું કરવું, સામે પાપ છે એનું શું કરવું. ધર્મરાજને સંભળાવી દીધું. ધર્મરાજ હજી વિચાર કરે ના કરે, આ મનાઈ નહીં એવી વાત, પણ એક નગદ સોના જેવી નહીં, 100% સોનાની વાત. ધર્મરાજ હજી તો આમ આંગળી કરીને વિચારે કે આનું કરવું શું. ત્યાં જે સાધુને જમીન આપી હતી, બે સાધુ જમપુરીમાં એની સામે આવી નીકળ્યા. એ ભગવાધારી સાધુ ભગવાન સ્વામિનારાયણના જમપુરીમાં ધર્મરાજની સામે આવીને ઊભા. ધર્મરાજ ઊભા થઈ ગયા, પધારો મહાત્માઓ પધારો, હાથ જોડે ઊભા થયા. કાઠી ઓળખી ગયો, એ કે આ મહાત્માને જમીન આપી હતી આપણે મંદિર માટે, અહીંયા પહોંચી ગયા તેણે હાથ જોડ્યા. મારા હા, ધર્મરાજને કે મહારાજ શું કરવાનું છે આનું, તો કે હવે તો અમારે કાંઈ ન બોલાય. તો તમે શું કહો છો, તો કે અમારા માટે અને ભગવાન સ્વામિનારાયણના ભજન માટે અને અમારા ઉતારા માટે હરિભક્તોને ભજન કીર્તન માટે એણે જમીન દાનમાં આપી, માટે એ જીવ તમારો નથી અમારો છે. લઈને હાલ્યા ગયા સંતો જમપુરીમાંથી લઈ ગયા. ધર્મરાજ કે લઈ જાઓ, કેટલા પાપ એમાંથી છૂટી ગયો. એ દરબારને હજી સાંભળો, લઈને સીધા સંતો પૃથ્વી ઉપર આવ્યા અને પેલા દરબારને નનામીમાં બાંધતા હતા ત્યાં એમાં પાછો નાખ્યો. અને સંતોએ થોડી વાત કરી, રસ્તામાં આવ્યા તો એટલી વાત તો થાય જ ને છે જે. એ પેલા નનામીમાં એને નાખ્યો જીવમાં દેહમાં પાછો અને હળવડ ભૂલા બધા કે આ શું થયું, વિયા ગયા પછી બાપુ પાછા આવ્યા, છોડીને બેઠા ત્યાં. શું છે, બસ હવે રેવા ગયો, આપણે જીવવાનું છે. હવે અમુક તો લોકો એમ હાથ જોડી ગયા, સારું થયું વિયા ગયા, એમ આ પાછા આવ્યા. અરે કરી, એક જણા ઘરના મરી ગયા હતા, મરી ગયા, ગુજરી ગયા બૈરા, તે પછી નનામી બાંધીને લઈ જતા હતા. એમાં શેરી ગલીમાંથી આમ વળીને આમ નનામી બહાર કાઢવા ગયા, ખૂણો હતો, સામે ઇલેક્ટ્રિકનો થાંભલો ને એમાં એક ખીલો કંઈક બાંધ્યો છે, ત્યાં નનામી ભટકાણી ભટકાણીને તે બાય હેળવેલા અને જીવતા થયા. તે લઈ આવ્યા, બેઠા થયા, ઓલા માથું કૂટ્યું એના ધરે ધણીએ, 10 વર્ષ જીવ્યા. પછી પાછા ગુજરી ગયા, પાછા નનામી બાંધ્યા, નનામી લઈને જતા હતા ત્યાં ઓઈલો કે ખીલો જાળવજો. હવે નહી જીવાય નહી. એમાં ગામમાં બધા હોય, એ તો દરબાર થી કાઈ ગયા હોય ને, દરબારે માંડીને વાત કરી. ગામમાં સાધુઓ હતા જ, બીજા કોઈ આવ્યા હશે, એમને નાય ધોઈને સ્વચ્છ થઈ પવિત્ર થઈને સંતોના જોઈને આવ્યા ભાઈ જમપુરી. એને પછી કઈ ઉપદેશ દેવાનો હોય? હે, બધું નજરે જોઈને આવ્યા કે આમાં હવે કરવા જેવું પડવા જેવું નથી. સાધુના પગમાં લાંબા થઈને પડી ગયા, વર્તમાન ધારણ કર્યા હોય માણસે, અને પછી ભાઈ નાભીમાંથી ભજન થાય. જો હવે ન કર્યું તો પાછું ત્યાં જવાનું છે. એ કાઠી 10 વર્ષનો સંતો આયુષ આપીને ગયા અને નખશિખ ધર્મ પાળ્યા. સંતોએ એને આયુષ આપ્યો, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયા, 10 વર્ષ જીવ્યા, અઠંગ રીતે ભક્તિ કરી અને દેહ મૂક્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા ધામમાં. લો બોલો જી, તમે કહો કે લોકસેવા બરાબર, લોકસેવા બરાબર જ છે પણ પર્યાપ્ત નથી. દેવ સેવા, દેવ મંદિરોની સેવા, ઠાકોરજીની સેવા એ કઈ સામાન્ય નથી ભાઈ, એ બહુ તારીણી છે, મોક્ષપ્રદ છે. ભગવાનનું જે મિલાપ થવો એ સામાન્ય નથી. આપણે ઘણા લોકો સત્સંગમાં હોય તોય દેવ મંદિરે દર્શને જાય તોય પાછું દેવ સેવામાં ન માનતા હોય, આપણને તો ઘણું આશ્ચર્ય થાય. તમે લાભ લ્યો છો, કોઈએ દેવ મંદિરો બંધાવ્યા હશે ત્યારે તમે લાભ લ્યો છો ને, જો બાંધ્યું જ ન હોત તો શું લે. તો આપણે જ્યાં ક્યાંય લાભ લેતા હોય દર્શનનો, અરે આશ્વાસનનો, અહીંયાની શાંતિનો, તો ત્યાં કંઈક ને કંઈક અર્પણ કરવું જ જોઈએ. મોટા સંસ્કારના કેન્દ્રો છે, આપવું જ જોઈએ. પણ એક વાત એની સાથે પણ ખ્યાલ રાખ, ઠાકોરજીની સેવા કરતા હો, દેવ સેવા કરતા હો, ધર્માદાનું કાર્ય હોય, પણ એ જ વખતે જો અત્યંત દુઃખી ને ગરીબ લોકોનું સેવાનું કાર્ય આવી પડે તો ઠાકોરજીની સેવા કરતા પહેલા જીવતાને મહત્વ આપ. ધર્મ તો કહે છે, આપણે સમજીએ ને એ અલગ વસ્તુ છે. જાપાનમાં એક બૌદ્ધ સાધુએ પુસ્તક બહાર પાડ્યું, ગ્રંથ લખ્યો, પહેલી વાર જ પ્રકાશન થયું, છતાં એના પહેલા પાના ઉપર લખવામાં આવ્યું આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ છે. હવે જે કોઈ પેજ ખોલે એટલે તરત આશ્ચર્ય થાય કે હજી હમણાં તો પહેલી વાર પબ્લિશ થાય છે, પ્રકાશિત થાય છે, અને ઉપર લખે છે આની ત્રીજી આવૃત્તિ છે. બે આવૃત્તિ ગઈ ક્યારે? એટલે જે તે એને મળવા ભાઈ આમ કેમ, આનું કારણ શું છે? પછી એમણે સમજાવ્યું કે ભાઈ મારે તો સહેજે સહેજે લોકો કોઈ આપે એમાંથી આ ગ્રંથ એનું પ્રકાશન કરવું હતું. ઘણા વર્ષ સુધી હું ફર્યો, લોકોએ એની પ્રેમથી આપ્યું, એ બધી મેં મિલકત ભેળી કરી અને જ્યાં મારે છપાવવાનું નક્કી કર્યું એ જ વર્ષે રાજ્યમાં દુષ્કાળ પડ્યો, લોકોને ખાવા પીવા પણ ન મળે, એટલે જે રાશિ ભેળી થઈ હતી એ મેં બધી જ ગરીબોમાં આપી દીધી. આ મારી પહેલી આવૃત્તિ, વિચારો, જો મેસેજ જો. ફરીથી પાછું મેં 10 વર્ષ મહેનત કરી, ફર્યો બધે, લોકોએ મને આપ્યું એ મૂડી મેં ભેળી કરી, ત્યાં રાજ્યમાં પાછો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો, એમાં લોકોને જરૂર પડતી હતી, એટલે મેં જે ધનરાશિ ભેળી થઈ હતી એ બધી જ પાછી લોકસેવામાં આપી દીધી. એ આ પુસ્તકની બીજી આવૃત્તિ. પાછો 10 વર્ષ મહેનત કરી, પૈસો ભેળો થયો અને એવી કોઈ જરૂરિયાત ન હોવાથી આ પુસ્તક છપાવીને મેં પ્રસિદ્ધ કર્યું, એટલે આને મેં ત્રીજી આવૃત્તિ નામ આપ્યું છે. સમજણ છે, દેવ સેવા કરીએ પણ એની સાથે સમજવાનું છે. તમે સવારના 4 વાગે ઉઠીને તમે નાના ઠાકોરજી લાલજી રાખ્યા હોય એને તમે ગંગાજળથી, કેસર જળથી, ગુલાબ જળથી, ચંદન જળથી તમે નવડાવો, પણ એ જ વખતે તમારા વૃદ્ધ મા બાપ જો પીડાતા હોય અને એની સેવા કરવા માટે તમે જઈ ન શકતા હો, પક્ષઘાતના પીડાતા હોય તમે એને જો પડખું ફેરવાવી ન શકતા હો, પાણી માગતા હોય જો પાણી પીવડાવી ન શકતા હો, એની જગ્યાએ તમે ઠાકોરજીની સેવા તમે 16 ઉપચારથી કરવા બેસી જાઓ અને મા બાપ રડતા હોય તો એ દેવ સેવા ઠાકોર સ્વીકારતો નથી. આ વિવેક. લોક પીડાતા હોય એટલે જ કહ્યું કે જ્યાં ખાવા ન મળતું હોય ત્યાં આપણે એવી રીતે ધર્મ કાર્ય કરીએ. ગણેશ દૂધ પીવે છે, ગણપતિ વચ્ચે હાલી નીકળ્યું હતું ને, 100-100 રૂપિયા લીટર દૂધ મળતું નહોતું. ત્યારે કોઈ બહુ સરસ એક કોમિક કર્યું કે લાઈનો લાગી હતી, એમાં એક છોકરો આવીને કે તમે આ દૂધ ક્યાં લઈ જાઓ છો, તો કે ગણપતિને દૂધ પીવડાવવું છે, ગણેશને દૂધ પીવડાવવું છે. ગણેશને ને, તો કે મારું નામ એક ગણેશ છે, હું 2 દિવસનો ભૂખ્યો છું, મને એક લોટો આપો ને. એને ના આપે કોઈ, એ ગણેશને પીવડા. અને બધા લોકો પણ કેવા છે, એક સીધી લાઈનમાં તમને લીટીમાં વાત કરું, ગમે ત્યાં કોઈ પરચો પ્રગટ થાય ને, ગમે ત્યાં XYZ, કોઈને માઠું ન લાગે એટલે XYZ કહું, એ ગમે તેવો પરચો હોય તરત જ આપણે SMS કરીને બધા દોડતા થઈ જાય એવી બધી વાતો કરીએ છીએ ને, મને બિલકુલ એને એટલી બધી એના ઉપર નફરત કે આનો કોઈ અર્થ જ નથી. ગમે ત્યાં ગમે તેવો પરચો પ્રગટ થાય, પેલું વિચારો એનાથી આપણને ફાયદો શું, ચાલો આપણને ફાયદો શું. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે ને, પરચો ઈચ્છે તેને પામર જાણ. જરાક ઠાકોરજી પરચો આપે એટલે બસ, એ ઠાકોરજી ત્યાં સુધી નહોતા એમાં. આશ્ચર્યની વાત છે, નથી ગોપીનાથજી પરચો આપતા, નથી વડતાલ હરિકૃષ્ણ મહારાજ પરચો આપતા, નથી એવા કોઈ મોટા પ્રસ્થાપિત દેવદ્વર પરચો આપતા, અને જ્યાં જ્યાં ત્યાં ત્યાં જોવો સંભળાય તો એ જાત જાતના પરચા દેખાઈ જાય છે. થોડીક તો બુદ્ધિ ઉઘાડો, થોડીક તો આંખ ઉઘાડો, પણ એ પરચો સાંભળ્યો નથી, લોક ભૂરાટું થયું નથી. વિશેષ આમાં કંઈ કહેતો નથી, પણ અક્કલ કૂતરા ખાઈ જાય નહીં એટલું તો કરો. પરચા જોઈને કોઈ દી હું શા માટે દોડવું જ જોઈએ, પણ એવા પરચાઓથી સમાજનું ભલું થાય છે, પણ હું નથી માનતો હજી તમને વજવાળા થાય. તરત જ આમાં બેઠા હોય ને એવા જ લોકો પાછા મને SMS મંડે કરવા, મને કે અહીંયા પરચો થયો, અહીંયા પરચો થયો, અહીંયા પરચો થયો. એક બે વાતમાં આવીને મને કે જો આમ થયું જાનભાઈ છે, ત્યાં બહુ નારાજ થયો એવી, એ કે સામે શ્રદ્ધા નથી. મેં કીધું આમાં મને આમાં મૂળથી શ્રદ્ધા નથી, જવા દો. પરચો તો એ આપણને આપણી સામે ઠાકોર આવીને ઉભો રહ્યો, એનાથી બીજો મોટો કોઈ પણ એના માટે જંખો ને કે એ આવીને સામે ઉભો રહે અને માથે હાથ ફેરે બેટા કેમ છે, એ એવો પરચો માગો ને. બીજાને થયો થયો એને એને ફાયદો ને. હમણાં કઈ કઈક હતું કઈ કઈ એક જૈન મુનિ, આપણે એનું કહેવાય એટલે આપણું કોઈ ખોટું ન લાગે, હવે એ નથી કેવું નકામું, એમાંથી વળી કોકને વળી ઈશારો મળશે તો વળી પાછા નકામી ઉપાધિ કરશે. પણ પરચામાં ન પડવું, આંખથી જોતા શીખ. પરચો કોને કહેવાય એના વિવેક તમને નથી, અને જો વિવેક બહુ આપવા જઈએ તો તમારી બુદ્ધિ સહી નહીં શકે. એટલે પરચો એક આપણામાંથી દોષ ઓછા થાય, અંદર અજવાળું થાય ને ભગવાન આપણામાં પ્રગટ થાય, એના જેવો બીજો કોઈ પરચો માનવો. બાકી તો આવું બધું ચાલ્યા જ કરવાનું છે, એમાં ન પડ. એટલે મા બાપ પીડાતા હોય અને ધર્મ કાર્ય કર્યા રાખીએ તો એ દેવ સેવા સ્વીકારતો નથી. જો મેં તમને પહેલા એ કીધું, લોક સેવાનો પણ મહિમા કયો, સામે દેવ સેવાનો કયો, વળી પાછો દેવ સેવા વિવેકની વાત કરું છું, બધા બેલેન્સથી તમને અને બધું શાસ્ત્રીય વાત છે. એકનાથજી મહારાજ ગંગાજળ છે કે ઋષિકેશ હરિદ્વારથી લાવતા હતા અને ચડાવવાનું ક્યાં હતું, ક્યાં હતું, રામેશ્વર. ક્યાં હરિદ્વાર અને ક્યાં રામેશ્વર, મહાદેવ કાવડ લઈને જવાનું હતું, તે દિવસે બીજું નથી વ્યવસ્થાઓ, ચાલીને જવાનું, 2 હાંડાઓ ભરેલા, લાકડાનો દંડો 2 છેડે, એક એક ઘડો ભરેલું ગંગાજળનું, અને એકનાથજી મહારાજ સંઘ સાથે ચાલીને ઋષિકેશ હરિદ્વારથી ગંગાજળ લઈને જતા હતા અને છેક રામેશ્વર ગંગાજળ ચડાવવાની એની ઈચ્છા હતી બધાની. નવડાવવાના હતા રામેશ્વરને, પણ રામેશ્વર હવે બહુ થોડું છેટું હતું અને રસ્તામાં શું જોયું? ગધેડાને તરસ્યો જોયો. વાત સાંભળી લેવી સહેલી છે, પણ આમાંથી એકે ગધેડાને પાય નહીં. અને રામેશ્વરને ચડાવવાનું ગંગાજળ, એકનાથજી જેવા સંત પુરુષે એ પેલા ગધેડાને મોઢામાં રેડીને ગંગાજળનો ઘડા પાઈ દીધા. સાથે હતા એમણે તો બહુ ટીકાઓ કરી, કથા તો જાણીએ છીએ ને. આ જ આપણા હિન્દુ ધર્મનો વિવેક છે કે રામેશ્વર આટલે પહોંચ્યા પછી રામેશ્વરને પીવડાવવાનો ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે. ક્યારે? કે એક પ્રાણી પણ જો પીડાતું હોય તો એને પહેલી સેવા કરવી એ મોટી દેવ સેવા છે, અને એમાં જ રામેશ્વર પ્રગટ થયા. બોલો, એટલે વિવેક સાથે દેવ સેવા પણ કરવી, લોક સેવા પણ કરવી. દેવ સેવા કરતા હોય ને એમાંય પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સાધુઓના કડક ધર્મો લખ્યા, છતાંય પણ એમ લખ્યું ને કે પ્રાણ જાય એવો સંકટ આવે તો સ્ત્રીઓને અડીને બોલીને પણ પ્રાણની રક્ષા કરવી. આ દિન જન દુઃખીની જે સેવા કરવાની વાત, એનો અર્થ લોક સેવા ન કરવી એવું પણ નથી, દેવ સેવા ન કરવી એવું પણ નથી. બેલેન્સથી જીવી. એક મુસ્લિમ હુસેન હજ પઢવા મક્કા ગયા, પહોંચી ગયા, રાત્રે સૂતા છે. એને સ્વપ્નમાં ખુદાની આકાશવાણી સંભળાણી, હુસેન તું અહીંયા હજ પઢવા આવ્યો છો પણ મને તારી હજ મંજૂર નથી. ઓહો, મુસલમાનને જો આવી વાણી સંભળાય એટલે એની આસ્થાને શ્રદ્ધાને તો તમારે ધન્યવાદ જ દેવા પડે. એની બહુ આસ્થા એમાં કે તારી હજ મને મંજૂર નથી. તારા પાડોશમાં રહેતા રસૂલની હજ મને મંજૂર છે. આંખ ઉઘડી ગઈ. આ શું થયું? હકીકતમાં હું હજ પઢવા આવ્યો છું, મારો પાડોશી રસૂલ હજ પઢવા આવ્યો જ નથી, આવ્યો જ નથી. એની ખુદા હજ મંજૂર રાખે છે અને હું આવ્યો તો મારી હજ મંજૂર રાખતા નથી. આનું કારણ શું? રાત્રે જ ઉઠીને ચાલતા થઈ ગયા, ઘણા દિવસો પછી પોતાને વતન પહોંચ્યા, રસૂલને મળવા ગયા કે રસૂલ આવું થયું છે, હું ગરીબ માણસ છું, મેં ખૂબ ભેળું કર્યું ત્યારે મારે હજ પઢવાના પૈસા થયા, યાત્રા થઈ ગયો, ખુદાએ મને વાણી આવી સંભળાવી કે તારી હજ મને મંજૂર નથી પણ રસૂલની હજ મંજૂર છે. ભલા તું તો આવ્યો જ નથી અને તારી હજ મંજૂર થઈ, એનું કારણ શું? શું રહસ્ય છે? રસૂલે એકવાર તો એના આંખમાં આંસુ આવી ગયા કે ખુદાએ મારી હજ મંજૂર રાખી. પછી ધીમે ધીમે એણે વાત કરી કે વાત તો એવી છે હુસેન, તું જાણે છે કે મારે પણ હજ પઢવા આવવું હતું, હું તારી જેમ ગરીબ છું, દરેક મુસ્લિમમાં મુસલમાનની એમ ઈચ્છા હોય જિંદગીમાં એકવાર હજ પઢવાની, મેં મૂડી ભેળી પણ કરી હતી તને ખબર છે, પણ એકાએક તું જ્યારે તૈયાર થયો ત્યારે મેં કહ્યું કે હવે હું આવતો નથી, તે કારણ પૂછ્યું તો મેં કારણ કહ્યું નહોતું, હા હવે મને કહે. તો પછી એણે કહ્યું કે હું આવવાનો જ હતો, પણ હજ નીકળવાના બે દિવસ પહેલાં આપણેથી થોડે દૂર મહોલ્લામાં હું પસાર થતો હતો ત્યારે એક બાળકનો રડવાનો અવાજ આવ્યો, એટલે મને થયું કે આ બાળક આટલું આક્રંદ કેમ કરે છે, એટલે હું ત્યાં થોભ્યો. મેં કાન દઈને સાંભળ્યું તો મને એવું જાણવા મળ્યું કે એના કુટુંબના સભ્યો સમેત, બાળકો સમેત બધા અઠવાડિયાથી ભૂખ્યા હતા, એને કંઈ ખાવા મળ્યું નહોતું, આટલું ગરીબ કુટુંબ. એટલે હું અંદર ગયો, પરિસ્થિતિ જાણી, આટલી ગરીબાઈ, ખાવાનું મળ્યું નથી, અને વૃદ્ધ એમના મા બાપ બીમારની અવસ્થા, આ દારૂણ દુઃખ મેં જોયું એટલે મેં હજ જવાનું માંડી વાળ્યું, અને જે કંઈ પૈસો હતો એ બધો જ હજ માટેનો એને આપી દીધો, એટલે એ મારી હજ ગણીને ખુદાએ મારી હજ મંજૂર રાખી છે. એટલે દાન ધર્મ, લોકસેવા, દેવસેવા, એના બધા વિવેક છે. જ્યારે સમજાય ત્યારે માણસે સમજીને દેવ કાર્ય, સમજીને લોકસેવાનું કાર્ય કરવું જોઈએ. પણ લોકસેવા જેટલી કરીએ એ બરાબર છે, પણ દેવ સેવાનું જેમ કહ્યું એમ મહત્વ જરા પણ ઓછું નથી. આપણે શ્રીજી મહારાજ વખતની વાત છે, હરિભક્તો ગામડે ગામડેથી સમૂહમાં સંઘ લઈને ગઢપુર મહારાજને દર્શને આવતા હોય, એમાં એક સંઘ નીકળ્યો, એક ગામને ગોંદરેથી પાદરથી પસાર થતો હશે, તો ત્યાં એક શેઠ ફરવા નીકળ્યા છે. એટલે એમણે આ જોયું, એટલે વિચાર કર્યો સુખી માણસ કે આ લોકો કોણ છે. ત્યારે હજી નવો નવો ધર્મ સ્થપાતો હોય, વિશ્રામ કર્યો એટલે બધાને પૂછ્યું કે કોણ છો તમે ને ક્યાં જાઓ છો. એમણે કહ્યું કે અમે ગરડા જઈએ છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો. થોડી વાતો કરી પછી હવે એટલો જોશ હોય એટલે મહારાજની વાત તો બેઠુંક થાય જ, થોડી ઘણી વાતો થઈ એટલે આને થઈ ગયું કે ના ખરેખર તમારો નિર્મળ પ્રેમ ને આ શ્રદ્ધા છે અને આ બધી રીત કથા તમે જે કરી એનાથી ખરેખર મને પણ થયું છે કે ભગવાન છે. હવે હું ત્યાં આવી શકું એવી કોઈ મારી પરિસ્થિતિ નથી, પણ તમે આ 10 રૂપિયા મારા એને તમે આપજો. હવે એ ભાઈના 10 રૂપિયા લીધા, સંઘ તો નીકળી ગયો. થોડા દિવસો હશે ને પછી ગઢપુર પહોંચ્યા, મહારાજને જે ભેટ મૂક્યું હતું મૂક્યું દર્શન કરીને. જેને ઓલા 10 રૂપિયા આપ્યા હતા ને એ એના 10 રૂપિયા આપવાનું ભૂલી ગયા. દર્શન કરીને વળ્યા આમ અને બધા સભામાં બેસવા માંડે ને, ત્યાં મહારાજે સામેથી પેલા ભાઈને કીધું, એ ભાઈ ઓલા મારા 10 રૂપિયા તો લાવો. હા મહારાજ મને યાદ ના રહ્યું, ભૂલાઈ ગયું, આ પેલા ફલાણા ગામના ગોંદરેથી નીકળ્યા હતા ત્યારે એક સુખી માણસે આ આપને મૂકવાના ચરણે. હા પણ તમે ભૂલી જાઓ અમે કેમ ભૂલીએ, લાવો 10 રૂપિયા. મારા મહારાજે લઈ લીધા, હાથમાં ઉછાળ્યા પછી પોતે મૂક્યા. એનો મહારાજે ઉપયોગ જે કર્યો એ પચ્યો. વર્ષો ગયા, 10 રૂપિયા આપનારો માણસ એને ભયંકર રોગ લાગુ પડ્યો, વૃદ્ધાવસ્થા, શરીર એટલે આધેડ અવસ્થા થઈ હોય, 50 પછીની ઢળતી ઉંમર 60ની આસપાસ, રોગ કોઈ રીતે સારો થાય નહીં. એ માણસે વિચાર કર્યો કે હવે જીવાય નહીં, આમાં તો આપણને દુઃખનો પાર નથી. બાજુમાં દરિયાકાંઠો હશે એટલે વિચાર કર્યો કે આપણે દરિયામાં પડીને વાત પૂરી કરી નાખીએ. એમણે એનો નોકર હતો ને એમને વાત કરી કે જો આપણે છે ને કોઈને કહેવાનું નથી, તીર્થયાત્રાએ જવું છે, વેલો ગાડું લઈને આવજે અને આપણે તીર્થે નીકળી જવું છે, પણ કોઈને કહેતો નહીં, મારી એકલા યાત્રા કરવી છે. હવે એ તો ઓલાને જ ખબર નહીં આને અંતિમ યાત્રા કરવી છે. ગાડું જોડ્યું, પેલા શેઠ બેસી ગયા, ગયા દરિયા કિનારે, ગાડું છેડે ઊભું રાખ્યું. નોકરને એમ છે કે આ સ્નાન કરી લેશે ને વાત પૂરી થશે, પણ સ્નાન કરવું હોય તો કપડાં બદલે ને. હવે હમણાં તો કાંઈ કપડાં બદલવાને આવ્યું જ નહીં, એમને સીધા હાલવા જ માંડ્યા. એટલે પેલા ચાકરે કીધું કે શેઠજી તમે સ્નાન કરવું હોય, કાંઈ પૂજાવિધિ કરવી હોય તો એ બધું એનું વ્યવસ્થિત કરો, આમ તમે ક્યાં જાઓ છો. એટલે પાછળ પાછળ આવે એટલે કે તું હવે જા, બળદગાડું લઈ જા અને ઘરે પહોંચી જા, ઘરના બધાને કહી દેજે હવે બાપા આવવાના નથી. કાં તો કે જો ભાઈ મને આવો રોગ થયો છે ને હવે કોઈ સારું થાય એવો ઈલાજ નથી, એટલે મારે હવે અહીં વાત પૂરી કરવી છે ને દરિયામાં પડવું છે. નોકરે પગ પકડી લીધા, એ કે બાપા એમ હું તને મરવા ના દઉં. તો કે મૂકી દે, હવે મને જવા જ દે. ગમે તેમ કરી નોકરને છૂટો પાડ, દરિયાને કાંઠે જવા માંડ્યો. એ જ વખતે આમથી એક ભૂદેવ આવ્યા, હા હાથમાં લાકડી, ત્રિપુન ટાણેલું, માથે ઢીલી પાઘડી, ઢીલું ધોતિયું, 56 ઇંચ લાંબો જબલો, અને ધીમે ધીમે હાલ્યા હરિઓમ હરિઓમ કરતા. પેલા સુખી માણસ હતા એમને કીધું, એ દાદા આમ ક્યાં જાઓ છો. ભૂદેવ લાકડી આમ ટપકારીને કીધું, આમ ક્યાં જાઓ છો. બસ આ જરાક લટાર મારું છું, પછી દરિયામાં સ્નાન કરીને વ્યા જાય છે. ભૂદેવ આમ નેચવા માંડીને કે આત્મઘાત કરવા આવ્યા છો ને ખોટું કેમ બોલો છો? અરે તમારી બલી થાય ગુદેવ, તમને કેમ ખબર પડી ગઈ મારે તકલીફ છે, આવું છે, એટલે હવે હું મરવા માગું છું, એટલે પૂરું કરવા આવ્યો છું. ના મરાય, ભગવાને આવો દેહ આપ્યો છે, મરવું શા માટે? અરે બાપા, રોગ સહન થતો નથી, રોગ મટતો નથી, અને ઘરમાં પછી અળખામણા થાય એ કરતા માન હોતા વ્યાજ આવવા દો ને, એટલે હવે મારે પાછું ફરવું નથી. ભૂદેવે હાથ પકડી લીધો, હું તમને મરવા ન દઉં, પેલા કે તમે મૂકી દો, માંડ માંડ નોકરને છોડાય હોય તો બીજા આવ્યા, મરવાનો મેળ નથી પડતો. ભૂદેવ હવે તમે હાથ જોડું છું, મને જવા દો, મારી વાત પૂરી થઈ ગઈ. રગજગ બહુ ચાલી ત્યારે છેવટે પેલા ભૂદેવે કહ્યું કે જો શેઠજી, તમારે મરવું હોય, આત્મહત્યા કરવી હોય તો કરો, એનો મને કોઈ વાંધો નથી, જાઓ મરો, પણ પેલા તમારા 10,000 લઈ લ્યો, પછી તમે આત્મહત્યા કરો. બોલો કે મેં તમને 10,000 ક્યારે આપ્યા, શેની વાત? તો કે તમારા છે 10,000 મારી પાસે, એ 10,000 લઈ લ્યો, પછી તમે તમારે મરો. અરે પણ મેં તમને આપ્યા નથી, હું તમને ઓળખતો નથી. તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. યાદ કરો, તમારા ગામને ગોંદરેથી કોઈ સંઘ નીકળ્યો હતો? તો કે હા, તો વર્ષો પહેલા, ત્યારે 10 રૂપિયા આપ્યા હતા? કે હા. કોને આપ્યા હતા? અરે એ ગઢડા ભગવાન સ્વામિનારાયણ પાસે જતા હતા, મેં કહ્યું હતું કે એને 10 રૂપિયા મારા તરફથી આપજો. એ સ્વામિનારાયણ હું પોતે વ્યાજ સહિત દેવા આવ્યો છું. આ 10,000 લઈ લ્યો, પછી તમારે મરવું હોય તો મરો, જાઓ, અને કા મરો નહીં, અને કા 10,000 લઈ લ્યો. પેલા પગમાં પડી ગયા, પ્રભુ તમારા જેવો કોણ દયાળુ, મારા બાપ આવા ટાણે તમે આવ્યા, તમે કયો એમ કરું હવે? બસ, તો કે અમારી ઈચ્છા છે પાછા ફરી, પણ મહારાજ, પ્રભુ મારાથી રોગ સહન થતો નથી. નથી થતો? ના. ભગવાને એના શરીર ઉપર હાથ ફેર્યો, જાઓ આજથી તમારો રોગ ગયો, ખાઈ પીને જલસા કરો ને મારું ભજન કરજો, જાઓ. અને અદ્રશ્ય થઈ ગયા. કહો, લોક સેવા અને દેવ સેવા સરખા? હજી હાવ હમણાંની તમને એક વાત કરી દઉં મજાની. એ આ વાત છે, એ મને અહીંથી મળી છે. પેલા આપણે કુંડળમાં જ્ઞાન સ્વામીને એમની એક કેસેટ બહાર પડી હતી, એમાંથી મને એક હરિભગત સંભળાવી હતી, કારણ કે એમાં મુક્ત વંદના છે, અને એમાં શાસ્ત્રીજી મહારાજને પણ યાદ કર્યા છે કે મને એમાંથી શું મળ્યું, એ રીતે વર્ણન કર્યું છે. મને એક હરિભગત આપવા આવ્યો, મને કે આમાં શાસ્ત્રીજી મહારાજનું કહ્યું છે, તમે સાંભળી જુઓ. એ હું સાંભળતો તો એમાં એમણે એક આ વાત કરી, મને ગમી, કે અમરેલી જિલ્લામાં કેરિયા નાગસ નામનું ગામ છે, ત્યાં દેવચંદ બાપા થઈ. એ દેવચંદ બાપા હજી હમણાં 2 વર્ષ પહેલા જ ધામમાં ગયા, 5 એપ્રિલ 2008 જ ધામમાં ગયા એ બાપા. હવે વાત જો તમે, એટલી મજાની આમ છે. એ બાપા ગરીબ પરિસ્થિતિ, ગામડે રહેતા, કેરિયા નાગસ, ત્યાંથી પછી અહીંયા અમદાવાદ આવ્યા છે, અમદાવાદમાં મિલ મજૂરી કરતા હોય, પરિવાર હોય, મિલ મજૂરીમાં મળે કેટલું, પરિવારનું પૂરું માંડ થતું હોય, પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન ને ભક્તિ ને શ્રદ્ધા ને નિષ્ઠા, એ તો ભાઈ કે વેચાતી બજારમાં જ મળતી નથી, પૈસા વાળાનું હોય ને ગરીબને ન હોય એવું જ નથી, પણ આને એવું મહારાજનું બળ, શિક્ષાપત્રીમાં કીધું એ આપણે કરવું જ જોઈએ. વાત ક્યાં આવી? આપણે જે કહી છે ને બધા દશાંશ વિશાંશનો શ્લોક ટપી જાય, આમણે કીધું મહારાજે દશાંશ વિશાંશ કીધો છે, આપણે ગરીબ છે તો ગરીબની રીતે, પણ આપણે 10મો 20મો ભાગ કાઢવો જ જોઈએ. પણ બહુ ગરીબ પરિસ્થિતિ, કદાચ ઓલો કઠિયારાની જે વાત કરીએ છીએ ને એ વધારે સુખી હશે, એવી ગરીબ પરિસ્થિતિ, હો છતાંય 20મો ભાગ કાઢે. જુઓ, એવો ગરીબ કોઈ નહીં હોય, 20મો ભાગ તોય કાઢે. પણ એમ કરતા કરતા પછી જ્યારે પુરુષ ન થાય, ખાવાનો મેળ ન પડે, માણસે ભૂખ્યું રહી જવું પડે, પોતાને પરિવારને, તો કેવી રીતે વીસમો ભાગ કાઢે, દસમો ભાગ કાઢે? એટલે એને નહીતર ચોખ્ખો કાઢતા, કસીને કાઢતા. પણ અતિશય ભૂખની વેળા આવે તો પોતાને પોતાના પરિવારને, તો પછી થયું કે હવે આપણાથી કંઈ પહોંચી વળાતું નથી. એટલે દશાંશ વિશાચ દેવધર્માદો કાઢવાનું બંધ કર્યું. મહિનો ગયો અને મહારાજ આવ્યા, દર્શન આપ્યા. બોલો, આમ સામે ઉભા રહ્યા ભગત. અરે મહારાજ, ધન ભાગ ધન ગળી, આપને માને આપના દર્શન થયા, બહુ રૂડા શોભો છો વાલા. હા પ્રભુ. તે મહારાજ અચાનક કેમ આવવું થયું? તો કે અમારો ભાગ કેમ કાઢતા નથી, અમારો ભાગ કેમ કાઢતા નથી? દેવચંદ બાપા કે પણ કઈ ખાવાનું પૂરું થતું નથી, જ્યાં સુધી હું એકલો ભૂખ્યો રહી જતો ત્યાં સુધી તો કાઢી દેતો, પણ હવે પરિવારનો શું દોષ? એ બધાને ભૂખ્યા રહેવાના વારા આવે એટલે હવે પછી મહારાજ કઈ પહોંચાય નહીં તો તમારો ભાગ ક્યાંથી કાઢું? પૂરું થવું જોઈએ ને. શ્રીજી મહારાજ શું કીધું ખબર? એ હું કઈ ન જાણું, મારે તો મારો ભાગ જોઈએ. ભાઈ આ આ કઈ સામાન્ય વાત છે? એ પૈસાનો ભૂખ્યો છે મારો બાપ, પણ એ તો લાડ કરે છે ભક્તો આજકાલ. હે, હું કઈ બીજું જાણું નહીં, મારે મારો ભાગ જોઈએ. રાજા ધીરાજ છે, મને એક વાત યાદ આવી ગઈ છે બાપલા, પણ હું તમને કહી દઉં ટૂંકમાં. એક રાજની અંદર 12-12 વર્ષ સુધીના દુષ્કાળ પડ્યા, લોકો પીડાવા માંડ્યા. પછી રાજેશ્વરી રાજા જે હતો એમણે વિચાર થયો કે મારો આ દુષ્કાળ બંધ થતો નથી, મારે કોઈની સલાહ લેવી જોઈએ. ઘણાની લીધી પણ કોઈએ કંઈ જવાબ આપી ન શક્યો. એમાં એક માથા ફરેલો સાધુ મળ્યો અને એને વાત કરી કે બાપા 12-12 વર્ષથી વરસાદ નથી થતો, એનું કારણ શું? તો કે એક રસ્તો બતાવું. શું થાય તો થાય? તો કે કરી દઉં. તો કે તમારે છે ને સવારથી સાંજ સુધી ભીખ માગવા નીકળવાનું, જે ભિક્ષામાં મળે એ ખાઈને એક વાર એકની આગળ હાથ લંબાવવાનો, જે મળે એ જમવાનું, આખો દિવસ ઉપવાસ કરવાનો. આ તમે કરી શકતા હો તો બીજે દિવસથી વરસાદ થાય. વાર સમ્રાટ કે હું ભલે હું સમ્રાટ છું, પણ હું ભીખ માગીશ મારા પ્રજાને માટે. હે, અને ખરેખર બીજે દિવસે સમ્રાટ, હવે તો રાજા રાજનો લિબાસ થોડો બદલી જાય, કાંઈ જોડી નાખી અને ભિક્ષા માગળવા નીકળ્યો. હવે પ્રજા તો ગરીબ જ હતી ને, જ્યાં જાય ત્યાં કોઈની પાસે કાંઈ હોય નહીં, આપે શું? એમાં જતા જતા છેવટે એક ભિખારી સામે મળ્યો, બીજો તો નહીં ભિખારી. એ ભિખારીને ક્યાંકથી એક ખોબો બે ખોબા ચોખા મળેલા, એ લઈને પોતાના ઘરે જતો હતો. તો ભિખારીને એમ થઈ ગયું કે આજ તો સમ્રાટ આપણી સામે આવે છે, આજ આપણું દાળદર ગયું, હું સમ્રાટ પાસે માગી લઈશ. એટલે સમ્રાટ કાંઈ નહીં, એકાદો મોતી એકાદો હીરો હાર કાંઈક તો આપશે, જોઈ લઈએ, પછી બીજા રાજમાં વૈયા જશું, પણ આપણું હાથ પેઢીનું દારિદ્ર જાય. એમ માનીને ભિખારી રાજાની પાસે નજીક આવ્યો. રાજાને એમ છે કે આ મેળ્યો છે તો હું ભિક્ષા માગી લઉં, અને રાજા એ ભિખારી પાસે સામેથી ગયા. હવે ભિખારી માગે એ પેલા રાજાએ જોડી લંબાવી, ભિક્ષમ દેહી, ઓઈલો કે મારી નાખ્યા. આને એમ હતું કે હું માગી લઉં, એની પેલા રાજાએ માગણી કરી, ભિક્ષમ દેહી. એટલે કે આ તો સાચું છે, શું છે મહારાજ? આ તો કા ભિક્ષમ દેહી, બીજું કઈ સાંભળવા માંગતો નથી. હવે જેણે કોઈ દી દીધું ન હોય ને દઈ ના શકે, એનો હાથ વળે નહીં. એટલે આને થયું કે ભાઈ આટલું કર્યું જ છે ને, આવ્યો છે રાજા માગે છે તો શું હોય, કરવું શું? જોળીમાં હાથ નાખે, મુઠ્ઠી ચોખા ભરાય નહીં, પછી દઈ દઈને દીધું શું ખબર? એક ચોખાનો દાણો કાઢીને પેલા રાજાને જોળીમાં નાખ્યો, એક જ દાણો, એક દાણો માંડ દઈ શક્યો, દીધો. રાજા ત્યાંથી લઈ ચાલતો થઈ ગયો અને કીધું તો એક જ વાર ભિક્ષા માગવાની, જે મળે એ જમીન દાડો કાઢવાનો 24 કલાકનો. ગયા, એક ચોખાનો દાણો જમી, વાત પૂરી કરી. ભિખારી ઘરે ગયો, ઘરે જઈને ક્રોધમાં આવેશમાં એક દાણો દીધો એની વસવસામાં, અને રાજાએ મને કાંઈ આપ્યું નહીં, મારે આપવું પડ્યું, આવો દાડો નીકળ્યો એમ જાણીને ક્રોધમાં એની પત્ની આગળ જોડીનો ઘા કર્યો કે આ કોણ જાણે કેવો છે દેશને, કેવી છે રાજા, કે આજ તો રાજા મળ્યો ને મને મળવાનું હોય એની જગ્યાએ મારી પાસે ભીખ માગી, આ જમાનો કેવો આવી ગયો, હળાહળ કળુક. પછી શું થયું એની ઘરવાળી, કે શું થાય કે મેં તો પછી એક ચોખાનો દાણો દીધો, હશે જે હોય એટલું થઈ ગયું ને નાખો ને લાવો આમાં ઠલવો. એ જોડી ઠલવી, બધા દાણા ચોખાના હતા પણ એક ચોખાનો દાણો સોનાનો નીકળ્યો. ત્યારે ઓલા માથું કુટ્યું, જો આમ જ હતું તો ચોખાના બે ખોબા આપી દીધા હોત તો બે ખોબા ચોખા સોનાના થઈ જા. એમ રાજા ધીરાજ ભગવાન માગે છે પણ આપણને સુવર્ણ ના કરવા માં. દેવચંદ બાપા, હું કાંઈ જાણું નહીં, મને તમે મારો ભાગ આપો. દેવચંદ બાપા કે મહારાજ તમે ઉઘરાણીએ નીકળતા લાગો છો.